ઇંગ્લેન્ડની અંદર એક ચિત્રકારે બહુ શ્રીમંતે પોતાનું કંઈ એક ચિત્ર બનાવ પોસ્ટર બનાવવા આપ્યું છે, બનાવી આપ્યું. તો એ તો એણે 5 કલાકમાં તૈયાર કરી નાખ્યું અને ફોન કરી દીધો કે લઈ જાઓ. બોલો આવ્યો, ગમી ગયો. શું વાત છે, જેવો હું એવો જ તમે દોરી દીધું? હા સાહેબ, લઈ લો. શું આની કિંમત શું ચૂકવાની? 5,000 પાઉન્ડ. ઓ બાબા, 5,000 પાઉન્ડ 5 કલાક? ના, આ શક્ય જ નથી. હું ના આપું તો આ મારે કોને પરણાવવું? આ તમારું લિયે કોણ? આ કરાર થયો છે તો સાહેબ, તમે કીધું હતું જે મહેનતાણું થાય એ તમે કહેજો. તમે લખ્યું છે ને, મહેનતાણું જે થાય તમે કહેજો. તો મહેનતાણું મેં કીધું 5,000 પાઉન્ડ થાય. પણ તમે 5 કલાકમાં આમાં વાપર્યું છે શું? કેનવાસ છે, પીછી છે અને બે થોડો કલર છે. એ જે વાપર્યું હોય પણ એનું તમે ગણો તો 3 પાઉન્ડનું આવે. તો વધી વધીને તમે બધો હિસાબ માંડો તો તમે 50 પાઉન્ડ એમાં વાપર્યું હોય અને 5 કલાકની મહેનત ગણો તો તમને 500 પાઉન્ડ આપી દઉં. તો 5,000 પાઉન્ડ? તો કે એ તો મારું મહેનતાણું આટલું જ થશે. માન્યો નહીં, કોર્ટમાં કેસ થયો. જજની સામે પહેલાં દલીલો કરી કે આટલું જ વપરાયું હોય, આને આટલું મૂક્યો તો ઉદાર દિલે 500 પાઉન્ડ આપી દેવા માટે તૈયાર છું. પણ 5,000 પાઉન્ડ 5 કલાકમાં? એટલે જજ સાહેબે આમને પૂછ્યું કે ભાઈ આમની દલીલ આ છે, તમારું શું કેવું છે? તો કે સાહેબ એ 5 કલાક જ જુએ છે. પણ 5 કલાકમાં આ બ્રિટનની અંદર કોઈ આવું એનું ચિત્ર બનાવી આપે તો હું એને 6,000 પાઉન્ડ આપું. બનાવી દો 5 કલાકમાં. મેં 10 કલાક આપ્યા. હાલો ચાલો, જજને એને કીધું હું તમને 10 કલાક આપું અને આ બ્રિટનમાં કોઈ આનું ચિત્ર આવું બનાવી આપે તો એને 6,000 પાઉન્ડ આપું. સાહેબ એ 5 કલાક તમે જુઓ છો અને ભાઈ સજ્જન પણ 5 કલાક જુએ છે બનાવવાને, પણ આની પાછળ મારી અત્યારે 65 વર્ષની ઉંમર છે અને મેં 50 વર્ષ આમાં ગાળ્યા છે. એ જોવાના છે કે આ ચિત્ર 50 વર્ષે બન્યું છે, 5 કલાકમાં નથી બન્યું. એટલે 50 વર્ષની મહેનતનું મહેનતાણું માગું. 50 વર્ષનું મહેનતાણું, 5 કલાકનું નથી. 50 વર્ષ મેં ગુજાર્યા છે આમાં, ત્યારે 5 કલાકમાં બન્યું છે. એટલે મહેનતાણું 5 કલાકનું ના હોય, 50 વર્ષનું હોય. અને જજ સાહેબે કહી દીધું 5,000 પાઉન્ડ ચૂકવી દો અને જજ કે 100 પાઉન્ડ મારા તરફથી બેટ. 50 વર્ષની સાધના છે. એક એક સંગીતકાર હોય, મોહમ્મદ રફી હોય કે લતાજી હોય, કે એક ગીત ગાય 3 મિનિટ જ ગાય ને 3 લાખ રૂપિયા લઈ જાય. ચાલો, પણ 3 મિનિટના 3 લાખ નથી. એમ તો આપણે 3 કલાક ગાંગરીએ, 1 રૂપિયો કોઈ ના દે. ઉલટાને આરતી નાખ્યો એ લઈ જાય. કારણ કે ઘણા એવું ગાતા, ભાગ કાલિંગ ભાગી જા નહીં, એ ભાગ કાલિંગા. હવે તું બંધ થઈ જા તો કળિયુગ વયો જ ગયો. બોલ, તે ગાય ગાય કળિયુગ ઉભો કર્યો. અને ઓલા એવું શું મધુર ગાતા હોય કે આપણે ભાવ ભાવની યાદ તાજી કરાવી દે છે. એટલે પૈસા કમાવા બહુ કઠિન છે, બહુ મહેનત છે. એટલે પહેલી ચિંતા કમાવાની, બીજી એની પાછળ ઊભી છે સાચવવાની. હવે દલ્લો મળી ગયો, રાખવો ક્યાં? અહીં મૂકું, ખોટા થઈ જાય તો? શેરમાં રોકું તો ડૂબી જાય તો? આ કંપનીમાં મૂકું તો તળિયા જાય તો? નાખવું ક્યાં? આ ધંધામાં રોકું ન ઉપડ્યું તો? કેટલી મૂંઝવણ સાચવવાની. જો કોક ચોરી જાય, લૂંટી જાય, ટેક્સવાળા હલવાડી દે, ઓલું કરે તે કરે, કેટલું માથા કોઈ. ઓહો, પૈસો આવ્યા પછી જ થાય. અત્યારે તમે બેઠા છો, તમને કહો સોનાનું બિસ્કિટ 1.5 લાખનું ખિસ્સામાં નાખી દે તો આમ જ પકડી રાખે, નહીં તો ત્યાં કોણ ખિસ્સામાં હાથ નાખીને લઈ જવાનો છે? પણ વળી એમ કે ઉડીને વી જાય તો? પૈસો આવે એટલે તરત સાચવવાની ચિંતા, ક્યાં નાખવું, કેમ સાચવવું, કેમ કરવું, ક્યાં રોકવું. આ ઘણા બધા ધંધા કરતા હોય, બોલો, પણ માલ આપે. અત્યારે ઉધાર છે ને, હીરા બજાર જોવો તમે, પછી બીજેથી પેપરમાં આવે 500 કરોડમાં ઉઠી ગઈ પેઢી, હવે કેટલા કરોડનું દીધું, કાંઈ નો અધરોધર હાલતું હોય. મેં એક જણાને કીધું પણ તો શું કરવાને તમે આ ઉધાર આપો તો, ઉધાર ન આપે તો ધંધો જ ન થાય, અમે આ ધંધો જ ઉધારીનો, એમનો આપો. આવ્યું તો આવ્યું, ન આવ્યું ન ગયું. હમણાં એક પેલો આવ્યો તો ભાઈ આ શું કહેવાય, યાર્ડ, માર્કેટિંગ યાર્ડ, મગફળી નાનું બધું કરતા રહે. તો એમણે કીધું કે મારો એક જણે છે તે 3 લાખ ડૂબી ગયા છે ને પાછા નથી આવતા નામને તેમને છે. મેં કીધું ઉધાર ન હોવું જોઈએ ને, આમાં સાહેબ ઉધાર જ કરવું પડે, વિશ્વાસ મૂકી ન કરો તો કંઈ થાય જ નહીં, કોણ લે? આટલી મોટી તકલીફ છે. લાવે તો સાચવવાની ચિંતા, અને તરત ત્રીજી ચિંતા, વપરાય ન જાય, વ્યયની ચિંતા. એ વ્યયના પ્રકારો કઈ રીતના, તમે જુઓ પૈસો આવે એટલે તરત સંબંધીઓ ઉછીને આપે, હવે ના પાડીએ તો સંબંધ બગડે અને આપીએ તો પાછા ન આવે. કેટલી ચિંતા બિચારા ને, મો સંતાડવું પડે, જવાબ શું દેવા, આનું શું કરવું, અને એમાં ઘરના હરખા હોય તો એ ઠીક, નહીતર એ કે દ્યો ને દ્યો ને, મારો ભાઈ છે દ્યો ને, અરે ભાઈ તારો ભાઈ શિંગવાડા જેવો છે, નથી દીધા જેવો, તારા ઉપરથી ખબર ન પડે તારો ભાઈ કેવો છે. કેમ? અરે આ 2 વર્ષની વાત, હાવ સાચું કહું છું, જરાય ખોટું નથી કે તો 2 વર્ષ પહેલા મારી પાસે એક હરિભગત આવ્યા, આવી નિમાણા થઈને બેઠા. મેં કે શું છે ભાઈ, તો તમારું કામ પીડ્યું છે. મેં કીધું આને મારું શું કામ પીડ્યું છે, મારે વળી એનું કંઈક કામ પડે, તો આને મારું શું કામ પીડ્યું છે. અમને ચિંતા થાય, જો લેવા દેવા વગર. મેં શું કામ પડ્યું કહો તો, સ્વામી મેં એક જણાને 20 લાખ ઉછીને આપ્યા છે, અને એ ફલાણો ભાઈ તમે ઓળખો? એને હું ઓળખતો નથી. તો એવો પાછા નથી દેતો, ગલા તલાક કરે છે. મેં કીધું બરાબર છે. મેં કીધું આમાં મારું શું કામ પડ્યું? તો કે પેલા બિલ્ડરને તમે ઓળખો કે નહીં? કે એને હું સારી રીતે ઓળખું. બસ એને તમે જરા કહી દો ને, એટલે એ પેલાના આંખ કાઢીને જરા દબાવે ને તરત રૂપિયા નીકળી જાય. મેં કીધું ભલામણ આ ઉઘરાણી પતાવવાની માથા ખૂટતી તો સાધુ થઈ ગયો. અને તું મને એમાં ક્યાં પાછો નાખ્યો? હે, આ બધું કરવું ન પડે એટલે તો આ બધું ઉતારીને આ પહેર્યું, અને હવે તું મને ક્યાં ઉઘરાણી પતાવી દો? ભલામણ કઈ વિચાર તો કર. પછી તો એને બહુ દાંત કાઢ્યો. મને કે સાચી વાત છે આ, હા તો પછી તું આ ક્યાં આવ્યા? મેં કઈ કોઈક બીજાને પકડતું જા, આવું હતું છે. મેં કીધું એટલે ઉછીને આપવાની માથાકૂટ, શું કરવું, વ્યવહારો સાચવવાની, ઘરમાં આ ખર્ચા થઈ જાય, છોકરો ઉડાડી ન નાખે, કોઈના બૈરા હોય એના હાથ છૂટા હોય, વાત વાતમાં સસ્તું ભાડે, ભીંડો સસ્તો ભાડે 5 કિલો ઉપાડી આવે, આવડો મોટો ટોપલો લઈ આવે. ઓઈલો આવીને કે આ શું ઢગલો કર્યો, આપણે 2 જણા છીએ અને આ શું લે, સસ્તો હતો લઈ લીધો પણ આ ખૂટવાડીએ કેમ? પછી એક દી આડો કાપે ને એક દી ઊભો કાપે, અરે ભાઈ એક દી તળીને બનાવે ને એક દી વળી ભરીને બનાવે, અરે ભાઈ અરે પણ હવે તો જાજરું રાડ્યું પાડે છે. હાય સાહેબ, આ ભીંડો બંધ કરો તમે. એટલે વ્યયની ચિંતા, છોકરા ઉડાડી નાખે, અમારા જેવા સાધુ સંતોની બી ફંડ ફાળાની, શેઠજી લખાવો, એટલે હારો લખી લો 50, તમારા હોય 50,000 લખો 2.5 લાખ. એટલે બાપા 2.5 કેમ થાય? થાય ભગવાન દઈ રે. હવે આનું શું કરવું વિચાર કરો. એટલે ઘણા હોય ને પછી એવું કહે, પછી સંતો કોઈ પૂછે ને હું ધંધો કરો, કાંઈ કરતા નથી. સાધુ નગર માં પધારેલા એટલે બધા સૌ દર્શને આવે, એટલે કોઈ કેળા મૂકે, કોઈ પોપડીઓ મૂકે, કોઈ સફરજન મૂકે, કોઈ નારંગી મૂકે, કોઈ સંતરા મૂકે, કોઈ આંબળા મૂકે, કોઈ ગાજર મૂકે, કોઈ મૂળો મૂકે, કોઈ શેરડી મૂકે, કોઈ કાયનો મૂકે, આમ બધા આવે. એટલે સાધુ બધા કે આવો બેસો, કેમ છે, હારો, જય સિયારામ, જય નારાયણ, જે બધા એમ બધા બેસે, કેમ છો ને, બધી વાતો કરે. એમાં શેઠના દીકરા બે આવ્યા, જાટા પાટા લાટા પાટા હોય, શણગાર ધોળા બાગલા બગલા જેવા લુગડા પહેર્યા હોય, અને આવીને સોનાની બે ગીની લાંબી લાંબી એ ઓલી થાળીમાં મૂકી. અરે સાધુ કે હા કોના દીકરા? ત્યાં બાજુવાળો કે હોનાના દીકરા. એટલે અમે આવીને મૂક્યું તો તમે ક્યારેય ન પૂછ્યું તમે કોના દીકરા, અને ઓલી સોનાની બે ગીની મૂકી તો કોના દીકરા? એ સોનાના દીકરા. એટલે ફંડવાળાની બીક એટલે અમારા જેવાની બધા એને કેટલી ભાઈ સાચવાની વ્યયની, અને પછી વપરાય ન જાય એની ચિંતા કેટલી એમ. અને એમાંય જો પાછો લોભી સ્વભાવ હોય, મારી નાખ્યા, છૂટે જ નહીં તમારે. હે રામ રામ રામ. એક જણાની ઘરવાળી માંદી હતી, જૂનો જમાનો, પૈસો ઘણો પણ લોભ્યો. એને ઘરવાળી આખા દીથી રાડ્યું નાખતી હતી, તમે વૈદ્યને બોલાવો, વૈદ્યને બોલાવો, મને નથી સારું. હવે સારું થઈ જાય એમાં આપણે શું હોય, ઓહળિયા કરીએ, ઘરમાં બધા મસાલા રસોડામાંથી બધા ઓહળિયા જ છે. હા, જરી હુંઠ ફાંકો, આંબળું ફાંકો, હળદર ફાંકો, હા, કબજિયાત હોય તો મીઠી સોલ્ટ બે, મીઠું નમક બે ચમચી પી જાઓ, થઈ જાય, ભટભટ ભટભટ બધું ખુલી જાય બધું. એમાં શું ને વૈદ્યને બોલાવવાનું આવું બધું, આ બધા ઢોર ને પંખીડા ના બધા એ ક્યાં વૈદ્યો ડૉક્ટરને બોલાવે છે, ફઈ દે ફટ દઈને પૈસા દઈ દેવાના, દરેક થઈ જાય સારું, ભૂખ્યા રહ્યો, ઉલટાનું સારું, નરવાઈ રહીએ. બહુ ઉપદેશો આપ્યા, એમાં રાત પડી ગઈ એટલે પીડા વધી ગઈ. એટલે ઘરવાળી કે તમે બહુ કરી, કેમ હવે હું નહીં જીવું? લે તું મરી જાય એમ હાલે, તે પછી તમે જ કર્યું મોડું, તો લે હવે હું વૈદ્યને બોલાવી આવું, જૂનો જમાનો વૈદ્ય, વૈદ્યને બોલાવી આવું છું. હવે જાઓ પણ હવે મને કઈ લાગતું નથી, મારા જે છેલા ને નારાયણ. અરે એમ બોલમાં તું હિંમત રાખ, હમણાં અવગડી ગયો, વૈદ્યને બોલાવીને લાવું છું. હા તમે તમારે જાઓ, લ્યો ત્યારે જાઓ. તે ઓલો એકદમ જોડા પહેર્યા ન પહેર્યા ભાગ્યો વૈદ્યને બોલાવે, ત્યાં યાદ આવી ગયું. એટલે આવીને પાછો એને ઘરવાળીને કે 50 ડગલા વયો ગયો તો, શેરીને નાકે હુયો ગયો તો, ત્યાંથી પાછો આવ્યો. આવીને કે જો હું વૈદ્યને બોલાવવા જાઉં છું, કદાચ વચમાંથી તારે ઉપડી જવાનું થાય ને ઉપર, તો આ દીવો ઠારતી જાય. વિચાર કરો તમે, આ દીવો ઠારતી જાય, ફૂંક મારતી જાય, કેરોસીનના દીવા હતા ને તેથી એ ઠારતી જાય. હવે આવો ધણી ભટકાઈ ગયો હોય તો, પણ કહેવાની વાત છે વ્યયની ચિંતા, પૈસો હોય એટલે ક્યાંયથી વપરાય. એક જણો તો 5મે માળે રહીએ, બિલ્ડિંગ હતું 11 માળનું, અને 5મે માળે રહીએ, અને એમાં આવે મકર સંક્રાંતિના અત્યારે છે એવા દિવસો, પતંગ ચગ્યા હોય તો એમાં એ ઉપર પતંગ કોઈની ઉડતી ઉડતી ઉપર ચડ્યો અગાશી, અને ભેળી કરવા કપાઈને આવે ને એવી, એમાં એ જોતો છે ને એમાં ક્યાંક એક આવી તો દોરો લટકતો લટકતો આમાં પકડવાઈ ગયો, તે પાળી ઉપર ચડ્યો. બોલો, પાળી ઉપર ચડીને પતંગ લેવા ગયો, એમાં પગ લપસ્યો, ગયો ગુમનારા નીઠો, 11મે માળેથી હેઠો પડ્યો. તે ભાગ જોગે એના 5મે માળે રસોડાની બારી પાસે નીકળ્યો, તો એ બોલતો ગયો, એ મારું જમવાનું બનાવતી નહીં. મારું બનાવતી નહીં હવે. પૈસો કમાવાની ચિંતા, સાચવવાની ચિંતા, અને વ્યય એટલે ખર્ચાઈ ન જાય એની પણ ચિંતા. હવે વાત સાંભળો, મહેનત વગર તો કાંઈ પૈસો જ નથી મળતો એવું નહીં, કાંઈ નથી મળતું. એ ગુણ શીખવો હોય, કલા શીખવી હોય, કઈ વિદ્યા શીખવી હોય, અરે અમારું શાસ્ત્ર જ્ઞાન જોવો કે કોઈ બીજું એવું જ્ઞાન તમારે શીખવું હોય તો કેટલી મહેનત કરવી પડે, કેટલા શાસ્ત્રો, કેટલું અધ્યયન, ત્યારે શાસ્ત્રોનું કંઈક થાય છે ને, એમનેમ તો કાંઈ નથી થતું, એ કંઈ મહેનત વગર થાય છે, પરિશ્રમ એમાંય પડે છે. પણ ફરક એટલો છે, તમે વિદ્યા સંપાદન કરો, જ્ઞાન સંપાદન કરો, ગુણ સંપાદન કરો, મહેનતથી જ થાય, એમ પૈસો પણ મહેનતથી જ મળે. પણ ભેદ એટલો છે કે આ જ્ઞાન, ગુણ, કલા મહેનતથી ભલે મળે, પણ પછી એનું આપણે રક્ષણ ન કરવું પડે, એ વિદ્યા જ્ઞાન આપણું રક્ષણ કરે. ત્યારે પૈસાને આપણે રક્ષણ કરવું પડે, પૈસો આપણને ન સાચવે. અને ગુણ વિદ્યા કલા જ્ઞાન એ આપણું રક્ષણ કરે, અને આપણે પૈસાનું રક્ષણ કરવું પડે સતત. દિવસે ટ્રેન બોમ્બેથી ઉપડે એમાંથી આવ્યો, અને રાતે બરાબર 9 વાગે અમદાવાદ રેલવે સ્ટેશન કાળુપુર ઉતર્યો. પછી તો પેસેન્જર ઉતરે ને પછી પેલા ગેટ ઉપર ટિકિટ માગે, લાવો ટિકિટ. એમાં આ આ એક જણો આવ્યો, લાવો ટિકિટ. નથી. અરે ટિકિટ તો આપી, પણ હવે નથી તે શું આપે? અરે ભાઈ આમાં જીભા જોડી ના ચાલે. જીભા જોડી કરતો નથી, પણ નથી તો નથી, લે નથી ટિકિટ. અને તું કોણ મને પૂછનારો? અરે ઓલે પૂછવા વાળી થાય છે, આ મારી ફરજ છે, ફરજ હશે, પણ નથી ટિકિટ, લે નથી તો હવે મારે ક્યાંથી દેવી? એટલે પેલા કીધું, સર આવી રીતે ના બોલે. ના બોલે કાટલો પકડી લીધો. તું મને કોણ પૂછવા વાળો? મને ઘરમાં કોઈ પૂછતું નથી, તું મને અહીં પૂછે? અરે ભાઈ ઘર તમારું ઘર છે, ટિકિટ તમારે દેવી પડે. આમ કરીને હલબાયો તો ઓયલો થયો, આ મને મારશે. એટલે તેને સીટી મારી, એટલે પોલીસ આવી બે, આઈ આને પકડો. એટલે ભાઈ તમે કેમ આને મળ્યો? મારે બાબુ મારે જીભાજોડી કરે. ઓયલો કે જીભાજોડી સાહેબ આ આ ટિકિટ નથી દેતો, એ કે મારી ટિકિટ છે જ નહીં, અને આ ટિકિટ વગર આવ્યો છે, પાછો માથાકૂટ કરે, મારો કોલર પકડે છે, મને આમાં હલબલાવે છે. પોલીસ કહે એ ચાલ ટિકિટ ભાઈ લેતા નથી, ને પાછા અમારા કર્મચારીઓને તમે આમ તતડાવો છો, એની સાથે આમ આવું કરો છો. ચાલ મારે હડસેલ લઈ ગયા, એક રૂમ હતો ને એમાં ધક્કો મારીને કર્યો ઘા, બારણું કરી દીધું બંધ, બહાર મારે તાળું. રાતે મોટા સાહેબ હોય નહીં કોઈ, અને આને કેસ પતાવો કેમ? અને બહાર બેઠા પછી સવારે 6-7-8 વાગે અજવાળું થયું, બારણું ખોલીને ઓલાને કાઢ્યો, ચાલ મોટા સાહેબ આવી ગયા છે, હવે તો તારું બરાબરનું થશે બધું. એટલે ત્યાં જઈને ઓલા ઊભા રાખ્યો, એ કે ભાઈ શું છે, કેમ ટિકિટ ના? કેમ સાહેબ ટિકિટ તો હોય જ ને, આ રહી ટિકિટ તો છે જ. એટલે પોલીસ કે અમે નજરે જોયું છે, તારે ટિકિટ હતી નહીં, તું કહેતો તો ટિકિટ બિકિટ કઈ છે નહીં, તે ક્યાંથી કઈ? ત્યારે હતી ને અત્યારે છે, પણ તો દીધી કેમ નહોતી દેવી? પણ કારણ શું? કારણ શું સાહેબ? મુંબઈથી આવું છું, 1,00,000 રૂપિયા જોખમ છે ભેળું. ₹1,00,000 ભેળા અમદાવાદ જેવું નગર અજાણ્યો છું, રાતે જાઉં ક્યાં? એ તમે મને રૂમમાં પહેર્યો, બહાર તાળું માર્યું, બે પોલીસ બંદૂક લઈને બેઠા. હવે આ ટિકિટ બતાવીએ તો આ ફેસિલિટી મળત? એટલે પૈસાની બાબત એવી છે, જો સાચવતા આવડી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. એ સાચવવાની રીત શું છે? બસ ભગવાનને પાર્ટનર બનાવો. જે તમારો ધંધો છે, જે તમારી ઇન્કમ છે, જે તમારી કમાણી છે, જે કંઈ સંપત્તિ છે, એમાં ભગવાનનો હિસ્સો. એટલે શિક્ષાપત્રીમાં આવ્યું દશાંશ વિશાંશ ભાગ કાઢ. દશાંશ વિશાંશ તમે ભગવાનને રાખો, કે ભાઈ જે કમાય એનો 10મો ભાગ. 100 રૂપિયા કમાયો તો 10 રૂપિયા એમના, 1,000 કમાયો તો 100 રૂપિયા ઠાકોરજીના. ચોખ્ખો ધર્માદો આવી રીતે જે કાઢે, અને બહુ ગરીબ હોય તો 5 રૂપિયા એટલે 20મો ભાગ. પણ પોતાને ગરીબ માની ન લેવાય. હા ઓલા શું છે, કન્યા પક્ષવાળા મૂર્ત્યો છોકરો જોવા ગયા, અને બધાને બેઠા વાતો કરતા, ત્યાં ઓલા કન્યાના બાપ હતા, એમણે છોકરાના બાપને વાત કરી, ભાઈ અમારે તો એવું છે કે છોકરો છે ગરીબનો, ગરીબ સ્વભાવનો હોય, સરખો સરળ હોય, અને ગરીબ પ્રકૃતિનો હોય, તો અમારી દીકરીને હાથ પીળા કરી નાખવા છે. ત્યાં ઓલો મૂર્ત્યો ઢોલિયા ઉપરથી ઉતરીને ખાટલા હેઠે બેસી ગયો, અને આમ બેહો નમાણીઓ થઈને લમણે હાથ દે, ગરીબ એમ હગાઈ થઈ જાય, તો ગરીબ પ્રકૃતિનો જોઈ છે ને, એટલે ગરીબડો થઈને નીચે બેસી ગયો. ત્યાં ઓલો કન્યાના બાપ કે એમ અમારે તાજા ગરીબને નથી દેવી. એટલે એમ એમ ગરીબ ના થઈ જવું, 1,00,000 રૂપિયાનો પગાર હોય ને તમે ગરીબ છે, તો એની રીત પ્રમાણે 10,000 કાઢી નાખો. આ દશા પાર્ટનર બનાવ્યો ને ધંધામાં ઠાકોર. અને તમે કોઈ પણ ને તમારો પાર્ટનર બનાવો તો એ પછી નજર રાખે ને, એ ભાઈ જો કેમ છે, પોઝિશન શું છે, શું છે, આમ છે તેમ છે, આવીને 3 ફેરા મારી જાય. જેટલું કંઈ માર્કેટમાં પેલું રિસેશન આવે તો વધારે આંટા મારે, એ જોજો, જાળવજો, આવજો આવજો કરજો, વધારે ધ્યાન આપે, વધારે હું લાવો જાવ નજરમાં રાખીએ બધું, ક્યાંય ઉઘરાણીનું હોય કહેજો, બે ત્રણ જણા લઈને ધોકા લઈને કઢાવીએ, બધું કેટલું જ ધ્યાન રાખશે. પાર્ટનર છે ને, ઠાકોરજીને પાર્ટનર બનાવો, પૈસો સાચવશે. અને આ કાંઈ આમ આ મારી દંતકથા નથી, તમને સંત કથા કહું. લોયાના સુરા બાપુ, પહેલાં તો ગામધણી હતા અને છેક સુધી જ હતા, પણ વ્યસનો એવા એટલે અફીણ આવું પીવું ને હોકાર હોકલી ને બધું એવા, એટલે કાંઈ બચે નહીં. આવક ઘણી, ગામધણી દરબાર બે ત્રણ ગામડાના ધણી હોય તો આવક તો ઘણી હોય, પણ બધું ફૂંકી મારે, એટલે ગરીબીને ગરીબીને. એમાં ભગવાન સ્વામિનારાયણ એ બધા સંતો મળ્યા ને પછી હરિભક્ત થયા ને બધું સત્સંગ લીધો ને પછી વ્યસનો ગયા, એટલે પછી તો આળસ પ્રમાદે ખંખેરી ને પછી બાપાગીરી હોય એ બાપુગીરી એ મૂકી હોય ને કામ ધંધો કરે, પૈસો ખૂબ જ અઢળક સંપત્તિ, પછી ભગવાનના સંતોના આશીર્વાદથી ને બધી શ્રીજીના આશીર્વાદથી ને બધું થયું, સોના ચાંદીને ઘરેણા ને બધા પટારામ ભર્યું હોય. હવે એમાં એક રાતે આવીને એના ઘરની પાછલી દિવાલેથી એલા, આ મૂળ શું થયેલું કે આગલે દિવસે એમને ત્યાં વ્યવહારિક કોઈ પ્રસંગ એટલે એમના સંબંધીઓ બધા બોલાવ્યો હોય, નાનો પ્રસંગ હશે કંઈક ઘરનો. હવે એ ક્યાં પટારામાં ક્યાં ચાવી મૂકે છે ને એ બધું, એટલે એ ઘરનો જ હોય ને કોઈ ભેદું, એણે જોઈ લીધું કે આ રહેણાંક ઘર છે ને એમાં આ પટારો ને આ પટારે ને આ ચાવીનો જુડો, અને એમાં ચાંદીના સોનાના ઘરેણા રોકડ રૂપિયા 20-10-20 હજાર એની કોથળીઓ ભરેલી પડેલી ને ઉપર ગાદલા ગોદલા મૂક્યા એ બધું ઓલો જાણ ભેદું એનો જોવે, અને ચાવીને જુડો ને બધું પરખીને હરખું કરી લીધું. મહેમાન હોવ વૈયા ગયા, ઓલો એને ગામ વયો ગયો છે, પણ રાતે ત્યાંથી એ બે ત્રણ જણા થઈને પછી આવ્યા ને આ પછી રાતે દિવાલમાં કાણું પાડ્યું, એનું આપણે જૂની ભાષામાં ખાતર પાડ્યું કે, અને મોટું બાકું પાડી ગર્યા અંદર, ચાવીનો જુડો ભાડ્યો તો ઉપાડ્યો, પટારો ખોલવા ગયા, મારું એ જ ચાવી દિવસે ખોલ્યું હતું, એણે જ ખોલ્યું હતું, પટારો ખુલે જ નહીં. એટલે કે હવે અહીંયા તો કાંઈ તોડાય નહીં, એટલે કે હાલો આખો પટારો જ ઉપાડો. 4-5 જણા હતા, આખો પટારો ઉપાડીને એટલું લઈને આખો પટારો લઈને વિયા ગયા, તે વગડામાં જઈને મૂક્યો, ત્યાં પાછા મથ્યા પણ ચાવી મથે પણ કાંઈ ઓલું ખુલે નહીં. એટલે કે ઉપાડો મોટા પાથ પથરા લઈ આવો, અને કાંઈ જંગલમાં તો એટલે ઝાડવાવાળો હોય, મોટા ધોકા કાપો ને ભાંગી નાખો પટારો. હવે મોટા ધોકા આવા મોટી લીમડાની કે બાવળની ડાયળું લઈ આવી, અને જ્યાં મારવા જાય ત્યાં કોકનો બોલા એટલે બોલચાલ વાતચીત પગનો પગરવ એ સંભળાણો, એ માણસો આવે છે. હવે અત્યારે બળું દઈને મારે તો ઓલા તરત આવે ને કે અહીંયા ધોકા ધોકી શું થાય છે, એટલે ઊભા રહી ગયા કે આ વૈયા જાય, પછી બોથરાટી બોલાવીએ. હવે એ ઓલા આમ છેક સુધી વાતો કરતાં કરતાં ગયા ને એનો હળ ધીમો થયો, ત્યાં વળી બીજા 5 જણાનો અવાજ આવ્યો, એ વળી આમાં ગયા જ્યાં વળી ધોકો ઉગાવીને મારવા જાય વળી 2-5 જણાનો અવાજ આવે, અને વળી પાછું ઉભા આમ સવાર પડી ગયું, અજવાળું મળ્યું હતું ઓલા કે આ તો ખુલતું નથી, ધોકાવાતું નથી. હવે જો કંઈક થાય ને કોઈ બાળી જાય ને એવું થાય તો સુરા બાપુ આપણને ઘાણીએ કાઢીને તેલ કાઢી નાખે, એ પછી મૂકે નહીં, ભાગો. એ બધું ઘા કરીને વિયા ગયા. સવાર થયો ને સહજાન સામે ભગવાન સ્વામિનારાયણ, હે દયાળુ, હે દયાનાથ, હે અક્ષરાધિપતિ, હે કરુણામૂર્તિ, હે ગરીબ નિવાસ, હે મારા વાલા, હે મારા પ્રાણ આધાર, હે મારો આંખના તારા, હે મારા હૃદયના સિંહાસનના બરા આરાધ્ય દેવ, એમ કરી સુરા બાપુ ઉઠ્યા. ઉઠીને ઓસરીને કોરે દાંતણ લઈ, લીમડાનું સરસ એટલે બાવળનું દાંતણ લઈને બેઠા કરવા, ગામમાંથી બધા નીકળ્યા, ત્યાં ફાંકું જોયું, બાપુ અંદર આવ્યો, હા હા ખાતર પીડ્યું ખાતર, અરે ભણું ગોલકુના ક્યાં પીડ્યું, બાપુ તમારા ઘરમાં, એટલે અમે ખાતર પાડવા વાળા પોતે અને અમારા ઘરમાં ખાતર પીડ્યું, બાપુ આવડું મોટું ફાકું. હે મહારાજ સ્વામિનારાયણ, પેલો શબ્દ નીકળ્યો, હરામનું છે નહીં, દશાંશ ધર્માદો ચોખ્ખો કાઢું છું, અણહકનું કંઈ દેવનું ઘરમાં નથી, મારું ચોર લઈ કેમ રીતે જાય, હે ભગવાન, પણ મહારાજની જેવી મરજી, બીજું શું, મારું અડે નહીં નહીં તરકવાય, ખોટું નથી અને દશાંશ પૂરો નીકળે છે, અણહકનું ધર્માદાનું ઘરમાં નથી તો મારું લઈ કેમ જાય, કોઈ હશે પણ શ્રીજીની જેવી મરજી. ઘર ખોલીને અંદર ગયા, પટારો જ ન મળે. એમના પત્નીનું નામ શાંતુબા, એ કહે છે દરબાર જે થયું તે, હા એ તો એમ જ ને, જે થયું તે બીજું શું, અત્યારે તમે આપણે સત્સંગી છીએ, બાકી આજ્ઞા નથી ને કે ઘરે ઘરે મારી મારીને તોડી નાખું, ઘરે ઘરે મારી મારીને તોડી નાખું, બધાને ઘરેથી થોડું થોડું લૂંટીને પાછો પટારો ભરું. પણ હવે એ કઈ થાય નહીં, સત્સંગી થઈ ગયા છીએ. એટલે હવે દેવી મહારાજની મરજી, બાકી તો નહીતર આ સુરા બાપુ કઈ એ ભૂલ્યો નથી. પણ સહજાનંદ સ્વામી ના આપણે વ્રતને એમ ટેક છે, હશે એની મરજી. સારું, જેવી દાંતણ કરવા બેઠા ત્યાં પાંચ જણા આવ્યા. બાપુ, હા, ગામને પાદર વગડામાં એક પટારો પીડ્યો છે, ભીણું તમારો તો નથી ને? એમ તો ભીણ એ જ આપણો જ હશે. તરત જાણ બાગ્યા ગયા, જ્યાં ગયા પટારો પોતાનો પટારા માથે ચાવી. સુરા બાપુ હાલો હાલો ઉપાડ લઈ જાઓ હાલો, એ બધું લાવીને ઘરમાં ફળિયા મૂકીને ઓલા બધા જાઓ જાઓ બાપા હશે. એ ચાવી લગાડી ઉપર ધડદીને ખુલી ગયો. વિચાર કરો લ્યો, આ પાર્ટનર કામ કેવું કરે છે તમે જોવો. હાથમાં જ એવી કઈક કરી નાખે, આપણી જ ચાવી હોય, આપણે જ તાળું દીધું હોય, એમાં ઘણી વાર નાખી તો નથી જ ખુલતું ને. આમ બાજુવાળો કે લાય તને અત્યારે ઠીક નથી, લાય ઓલા અડાડી આમ કરે ડાફ દઈને ઉલ્લી જાય. અને આપણું જ તાળું આપણે જ ખરીદ્યું હોય ને આપણે જ દીધું હોય તો આપણે જ નથી ખુલતું. આવું છે, અઢારો તરત ખુલ્યો, અંદર ખોલ્યું, જેમનો તેમ એમ હતું. પણ આ દરમિયાન પટારો લઈને પાછા વળતા હતા ત્યારે સુરા બાપુએ વિચાર કર્યો કે જો શ્રીજીની મરજીથી એમાં અડધું જે કાંઈ પીડ્યું બચ્યું હોય તો એમાંથી અડધું આપણે છે એ શ્રીજી મહારાજને માટે અને સંતો માટે આપણે વાપરી નાખવું છે, 50% ભગવાનનું એ આપણે વાપરી નાખવું છે. એટલે આ જોયું ને અકબંધ, શાંતુબા બાજુમાં જોયું એમના ઘરના, અકબંધ હતું, હા જોયું, હું કહેતો હતો ને દશાંશ ચોખ્ખો, ધર્માદાનું નહીં અને અણહકનું નહીં, ભગવાને આપણી રક્ષા કરી, આપણું ક્યાંય જાય નહીં. પણ જો શાંતુ, હા મેં નક્કી કર્યું હતું કે આમાં જે કાંઈ બચે શ્રીજી મહારાજ કે રક્ષા કરે ને બચી જાય તો જે બચ્યું હોય એમાંથી 50% એટલે અડધું આપણે શ્રીજી મહારાજને માટે આપણે ઉત્સવ સમયમાં એમાં વાપરી નાખવાનું. એટલે હવે અડધું આમાંથી આપણે મહારાજને અર્પણ. શાંતુબા કે દરબાર તમે શું બોલ્યા, કેમ ખોટું કર્યું? ખોટું જ તો, આ ચોરને પટારો ખુલી ગયો હતો, અડધું તમારા માટે રાખત? તો કે ના, એ તો ના જ રાખે, તો બધું જ શ્રીજી મહારાજને માટે વાપરી નાખો ને. આવા મળે તો કામ થાય, હે, નહીતર કે કોને પૂછીને કીધું તું? હું તમારું અડધું ફાડું છું, મને પૂછવું તો જોઈએ ને. તમારી મેળે એકલા એકલા નિર્ણય કરી લ્યો છો તે, હા. ઘણા એવા આપણે ચરિત્રોમાં આવે છે, એક બિચારો કયું ગામનું નામ ભૂલી ગયો, ત્યાં એ સંતો આવ્યા છે તો પછી હરિભગત બિચારો હતો ને, તો એના ઘરમાંથી લોટનો હુંડો એને દેતું નહોતું ઘરનું, એને પોતાની મેળે ઘરનું પાણી ભરવા ગયું હતું ને, લોટનો હુંડો ભરી નીકળ્યો. ત્યાં બૈરાઓ કોઈ કીધું કીધું ગયો લોટનો હુંડો લઈને, તે પાછળ પીડ્યું, લાકડી લઈને આવ્યું અને ઓલા બરાબર સાધુ પાસે લોટનો હુંડલો મૂક્યો અને ઓલું આવ્યું, રાઈટ રાઈટ લઈ લે મારા પિતા લોટનો પાછો લઈ લે, લઈ લે તું. પેલા સંતો કે શું છે ભગત, મારું ઘરનું છે, આમ કાં કરે, એ એવું છે સામે નથી દેવા દેતું. તે સાધુ હતા ને ઓલે છેટે ઓલે કે તું બોલમાં બોલમાં તે બે લાકડી વાળી લીધી, લઈ લે હુંડલો તું. પાછો લઈ લીધો લોટ, સાધુ કે ભાઈ સાહેબ તમારા ઘરમાં ડખો થાય, લઈ જાઓ લઈ જાઓ, અમારે વાંધો, અમને ભૂખ્યા રહેવાની ટેવ છે, જાઓ. આવા મળે, ચોરથી કબાટ પટારો ખુલી ગયો હોત તો કાંઈ તમારા માટે અડધું છાંડત નહીં, માટે એ જેટલું છે એટલું શ્રીજી મહારાજને માટે વાપરી નાખો. અને પછી સુરા બાપુ કે વાહ રે વાહ, બહુ સારું, મને મારા કરતા તમારી ભક્તિને ધન્યવાદ છે. ગયા સીધા શ્રીજી મહારાજ પાસે ગઢપુર, મહારાજને વાત કરી, મહારાજ હવે આપ પધારો અને હવે ઉત્સવ સમય જે તમારે કરવું હોય તે આવો, પણ હવે દ્રવ્યનો સદવે આપ કરો બસ અમારા. પછી મહારાજ આવ્યા શિયાળાનો સમય અને એમાંથી શાકોત્સવની શરૂઆત થઈ. એ પૈસામાંથી જ 5 મણ રીંગણાનું પહેલાંથી શાક બનાવે, જેટલા થોડા સંતો છે થોડા હરિભક્તો એટલું જોઈ ને, એટલે 5 મણ રીંગણા, તોય 5 મણ એટલે ક્યાં જાય, 5 મણ રીંગણા, બીજું તો જુદું, અરે ખીચડી હોય રોટલા હોય બીજું હોય છાશ હોય દહીં હોય એ તો જુદું, 5 મણ તો ખાલી રીંગણાનું શાક. એનાથી શરૂઆત કરી, તે શાકો તો એક દિવસ નથી ચાલ્યો, આ પૈસામાંથી પૂરા 2 મહિના સુધી આજુબાજુના ગામડાઓમાંથી હરિભક્તોને બોલાવે, સુરા બાપુ સંતોને બોલાવે, શ્રીજી મહારાજ પોતે કછોટો વાળીને રીંગણાનું શાક બનાવડાવવા ઉભા રહે, પોતે પીરશે. અને જ્યારે છેલ્લો દિવસ બે મહિનાનો થયો ત્યારે 60 મણ રીંગણા અને 18 મણ ઘીનો વઘાર, એ જમાનાનું ઘી. આંગળી અડી ગઈ હોય તો 3 દિવસ સુગંધ જાય નહીં, અને અત્યારે અડી ગઈ હોય તો આપણને ખબર ન પડે ક્યાં અડી ગયા હતા. સૂંઘવું પડે ઘી છે કે વેસેલીન. એવું એવું તો ખોટી વાત નથી. હજી હવે તો કેવું હોય ખબર નહીં, બાકી એ એ શિયાળા એ ભેંસુ એ શુદ્ધ ભેંસુના ઘી, ભેંસના શુદ્ધ ઘી લ્યો ને. પણ એને શિયાળામાં જામી જાય, તમે આમ આંગળી નાખો ને હાથ નાખો ને ઘી લેવા, નખમાં ફાંસું ગરી જતી, જેમ આપણે વાંસની ફાંસ લાગે નખની અંદર ગરી જાય ને એમ ઘીની ફાંસું ગરી જતી, એવા ઘી જામતા. હવે તો રડબડ રડબડ જ હોય છે, એ જામે નહીં માણા જામે નહીં સત્સંગમાં, રડબડ રડબડ, કોઈ ઢેફું થતું જ નથી. 60 મણ રીંગણા, 18 મણ ઘીનો વઘાર, એની અંદર પાછું ચણાનો લોટ નાખવાનો, દહીં નાખવાનું, એ બધું જુદું. અને એવી રીતે પછી સંતોને, મહારાજે ભક્તોને સંતોને 5-6 પરમહંસને ખૂબ જમાડ્યા, તોય ખૂટ્યું નહીં. પછી તરત વસંત પંચમીનો ઉત્સવ કર્યો, દેશ દેશાવર્તમાં હજારો માણસો આવ્યા, ગાડાઓ ભરી ભરીને અબીલ ગુલાલ ઉડાડી અને રંગોત્સવ કર્યો, અને જય જયકાર સત્સંગમાં કર્યો કે શાકોત્સવ અમર થઈ ગયો. પણ મૂળ વાત, ધર્માદો ચોખ્ખો કાઢું છું, પાર્ટનર ઠાકોરજી છે, મારો પૈસો ક્યાંય જાય નહીં. એટલે એક એક પ્રોબ્લેમ છે અને એક એક એનું સોલ્યુશન છે. એટલે પૈસો આવે ચિંતા જરૂર થાય, સાચવવાની માથાકૂટ થાય, પણ ભગવાનનો ભાગ કાઢે પૂરેપૂરો. મને લાગે આ બધા શિક્ષાપતિ તો વાંચતા જ છે, પણ 95% લોકો એના ઉપર ધ્યાન જ આપતા નથી કે ભાઈ આ ઠાકોરજીએ કીધું છે તો વાપરવું જ જોઈએ એમ. પણ ઘણાની પાસે બહુ પૈસો, ભાઈ મહેરબાની કરજો, આ તો કેવા ખાતર કહી દઉં કે અમારે તમારે લઈ લેવું નથી, એમ કાંઈ તમે દઈ દો એમ નથી. હા, પણ આપણે ઘણાને ઓળખતા હોય, બહુ પૈસો હોય પણ વાપરવાના એવા કંજૂસ, ક્યાંય તમારે વાપરે નહીં, 5 પૈસા દેવો જીવ નીકળી જાય, મરી જાય, બધું પીડ્યું. આ લોભિયા જેવો તો ઉદાર કોઈ નહીં હો, 100% આપીને વ્યો જાય, ન પોતે વાપરે, ન પોતાના આત્માનું સારું કરે, ન. હવે સત્સંગમાં ક્યાંક એક થાળ કરાવ્યો હોય, 2000 રૂપિયા દીધા હોય, 5000 રૂપિયા, હવે 100000 રૂપિયા હોય એમાંથી 5000 દીધા, એક જણો મરીને નરકમાં ગયો, જમપુરીમાં ચોપડો કાઢ્યો હતો, ધર્મદેવની આગળ ઉભો રહ્યો હતો, એને બધા પાપ પાપને પાપ જ નકરા, અને પછી એક નીકળ્યું, 100 રૂપિયા ક્યાંક દાનમાં દીધા હતા. હલો હલો ધર્મરાજની સામે ઓલો કે જો એટલું તો નીકળ્યું ને, 100 રૂપિયા અને તમે મને નરકમાં ગોંધી રાખો એ ન હાલે, લે ન્યા સામો છું, એટલું તો નીકળ્યું ને, ભલે મેં પાપ કર્યા પણ 100 રૂપિયા ધર્મમાં કામમાં દીધા છે મારા 100 રૂપિયા, અને તમે મને ગોંધી રાખો એ ન હાલે. ધર્મરાજ કે સેવકજી 100 રૂપિયા લાવો તો આને આપી દો પાછા. અને આપી દો પાછા અને કોથળી સાથે નરકમાં નાખો. નાખ્યો હું જોઈ રહ્યા છો. એટલે જેટલી સંપત્તિ છે ને હિસાબમાં વાપરનારા બહુ ઓછા હોય છે, ઘણા વાપરતા હોય છે, વાપરો છો એનાથી જ આ બધું છે. પણ જે નથી વાપરતા એને થોડીક આપણે એક સાધુ દાવે, આપણે નથી જોઈતું, પણ જ્યાં સત્કર્મો થતા હોય પોતાને માટે, આત્મકલ્યાણને માટે, ભગવાન જેવો ભગવાન મળ્યો, આવો સત્સંગ મળ્યો, આવા સત્કાર્યો કરવા માટે આવી ભારત જેવી પુણ્ય ભૂમિ મળી, અને છોકરા અને છોકરીઓ એ તો વરાવા પરણાવવાના છે, એની કોઈ ના નથી, વ્યવહાર તો કરવાના જ છે, પણ તમારું પોતાનું આત્મશ્રેય થાય એમ હાથે કરીને આ પૈસો છે ને એ વાપરો ન કહેવાય, ખર્ચો ન કહેવાય, એ વાયવો કહેવાય. કે એક બીજ નાખો અને બાજરાના લોથો જેમ પાકે એમ આ લોથો પાકતો હોય છે, માટે ઇન્વેસ્ટમેન્ટ તો સાચું આ છે, સત્સંગમાં ભગવાનને અર્થે ગરીબને અર્થે એ બધું વાપરી લેવું, માટે જરૂર રક્ષણની ચિંતા છે, પણ ભગવાનને વચમાં આપણે ઇન્વેસ્ટ કરીએ, એને રોકીએ, એનો પાર્ટનર કરીએ, દશાંશ ભાગ રાખીએ, તો જરૂર આપણી ભગવાન સહાય કરે છે. આગળની વાતો બાકી છે. સહજાનંદ સ્વામી મહારાજ.